سورہ نبا سورہ نمبر 78 اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم اللہ نا نام تھی جے دیالو نے مہان دیا کرنار چھے عم يتساءلون عن النبأ العظيم الذي هم فيه مختلفون તે લોકો કઈ વસ્તુ માટે એકબીજાને સવાલ કરે છે તે મહાન બનાવ માટે જેને બાબતે તેઓ મતભેદ કરે છે كلا سيعلمون ثم كلا سيعلمون તો ઠીક છે નજદીકમાં તેઓ જાણી લેશે ફરી પણ ઠીક તેઓ નજદીકમાં જાણી લેશે અલમ નજઅલ અર્દ મિહાદન વલજિબાલ ઔતાદા શું અમોએ જમીનને પાથરણું નથી બનાવ્યું અને પહાડોને જમીનના ખૂંટા નથી બનાવ્યા વખલકનાકુમ અઝવાજા અને તમને જોડાબંધ પેદા નથી કર્યા વજઅલના નૌમકુમ સુબાતા અને તમારી ઊંઘને થકાવટ દૂર કરનારી નથી બનાવી વજઅલના લૈલ લિબાસા ને અમોએ રાતને પરદો નથી બનાવી વજઅલના નહાર માઆશા ને અમોએ દિવસને જિંદગી ગુજારવાના સાધનો હાંસિલ કરવા માટે આજીવિકા મેળવવા માટે નથી બનાવ્યો وَبَنَيْنَا فَوْقَكُمْ سَبْعًا شِدَادًا ને અમોએ તમારા પર સાત મજબૂત આસમાન બનાવી દીધા છે وَجَعَلْنَا سِرَاجًا وَهَّاجًا ને તેમાં અમોએ એક પ્રકાશિત દીવો કાયમ કર્યો છે وَأَنزَلْنَا مِنَ الْمُعْصِرَاتِ مَاءً ثَجَّاجًا ને અમે વાદળાઓમાંથી મુશળધાર પાણી વરસાવીએ છીએ لنخرج به حبا ونباتا وجنات الفافا કે જેથી અમે તે થકી અનાજ તથા લીલોતરી વનસ્પતિ પેદા કરીએ ને ગીચોગીચ જાડોથી ભરેલા બગીચા પણ ઇન્ના યૌમલ ફસ્લિ કાના મીકાતા બેશક ફેસલાનો દિવસ યાની કે કયામત એક નક્કી કરેલો દિવસ છે યૌમ યુનફખુ ફિસ્સૂરિ ફતઅતુના અફવાજા જે દિવસે સૂર ફૂંકવામાં આવશે ત્યારે તમે ટોળે ટોળા કબરોમાંથી નીકળી આવશો وَفُتِحَتِ السَّمَاءُ فَكَانَتْ أَبْوَابًا ને આસમાનો ઉગાડી નાખવામાં આવશે ત્યારે તેમાં ઠેક ઠેકાણે દરવાજા થઈ જશે وَسُيِّرَتِ الْجِبَالُ فَكَانَتْ سَرَابًا ને પહાડો પોતાની જગ્યાએથી હલાવી નાખી ચલાવવામાં આવશે પછી તે ઝાંઝવા જેવા યાની કે જે દૂરથી પાણી બતાય છે તે વાત થઈ જશે ઇન્ન જહન્નમ કાનત મિરસાદા બેશક જહન્નમ લાગ જોઈને બેઠી છે લિત્તાગીન માઆબા જે શિરજોર લોકોનું તાગૂત લોકોનું રહેઠાણ હશે લાબિસીન ફીહા અહકાબા જેમાં તેઓ જમાનાના જમાના રહેશે યુગે યુગના રહેશે લા યઝુકુન ફીહા બર્દન વલા શરાબા જહન્નમમાં તેઓ ન ઠંડક ચાખશે અને ન તેમને પીવા માટે પાણી મળશે إلا حميما وغساقا سواي કે ઉકળતું પાણી અને પરુ جزاء وفاقا આ પૂરેપૂરો બદલો હશે યાની કે તેમની માન્યતા અને કરણીનો આ પૂરેપૂરો બદલો હશે انهم كانوا لا يرجون حسابا સાચે જ તેઓ હિસાબ કિતાબની આશા રાખતા ન હતા وكذبوا بآياتنا كذابا ને અમારી આયતોને અમારી નિશાનીઓને એકદમ સદંતર જુઠલાવતા હતા وكل شيء احصيناه كتابا ને અમોએ દરેક વસ્તુ એક કિતાબમાં નોંધી લીધી છે فذوقوا فلن نزيدكم الا عذابا પછી અમે તેમને કહેશું કે તમે હવે ચાખો યાની કે સજા ચાખો કારણ કે અમે તમારા માટે સજા સિવાય કાંઈ નહીં વધારીએ ان للمتقين مفازا حدائق واعنابا બેશક મુત્તકીઓ માટે પરહેજગારો માટે કામયાબી ને જીત છે યાની કે બગીચા અને દ્રાક્ષની વાડીઓ وكواعب اترابا وكاسا دهاقا અને એક સરખી ઉંમરની જવાન બાઈઓ ને પીણાના છલકતા પ્યાલા لا يسمعون فيها لغوا ولا كذابا તેઓ જન્નતોમાં ન કોઈ બેહુદી વાત સાંભળશે અને ન કોઈ જૂઠી વાત جزاء من ربك عطاء حسابا આ તારા પાલનહાર તરફથી આમાલનો તેઓએ કમાવેલા આમાલનો માપસર નેક બદલો હશે રબ્બી સમાવાતિ વલ અર્ધિ વમા બૈનહુમા અર-રહમાન લા યમલિકૂન મિન્હુ ખિતાબા યાની આસમાનો અને જમીન અને જે કાંઈ તેમની વચ્ચે છે તેના માલિક રહેમાન તરફથી જેનાથી તેઓ સંબોધીને બોલવાની સત્તા ધરાવશે નહીં યૌમા યકુમુ અર-રૂહ વલ મલાઇકતુ સફ્ફન લા યતકલ્લમૂન ઇલ્લા મન અઝન લહુ અર-રહમાન લા યતકલ્લમૂન ઇલ્લા મન અઝન લહુ અર-રહમાન વકાલ સવાબા જે દિવસે જિબ્રાઇલ તથા બીજા બધા મલાઇકા હાર બંધ ઊભા રહેશે તે વખતે કોઈ પણ હરગીજ વાત કરી શકશે નહીં સિવાય કે જેને દયાળુએ હુકમ આપ્યો હોય અને વળી જે કાંઈ બોલશે તે વ્યાજબી જ બોલશે આ તે દિવસ છે કે જેનું આવવું સત્ય છે હક છે હવે જે ચાહે તે પોતાના પાલનહાર પાસે આશરાની જગ્યા મેળવે ચોક્કસ જ અમે તમને નજદીકમાં આવનારી સજાથી ડરાવી ચૂક્યા છીએ તે દિવસની સજાથી કે જે દિવસે માણસની નજરે તે જ પડશે કે જે કાંઈ તેના હાથોએ પહેલાં મોકલ્યું છે અને નાસ્તિકો ઇનકાર કરનારાઓ એમ કહેશે કે અફસોસ હું આજે માટી હોત તો કેવું સારું.